શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 22 ચારે વર્ણો અને દ્વિજનો પરિચય તથા વિભિન્ન વર્ણના વિશેષ અને સામાન્ય ધર્મનું વર્ણન. શ્રુતજી કહે છે, હે મહર્ષિઓ, સનકજીના મુખથી એકાદશી વ્રતનું આ મહાત્મય જે અપ્રમેય અમાપ પવિત્ર સર્વોત્તમ તથા પાપ સમૂહને શાંત કરનારું છે એ સાંભળીને બ્રહ્મપુત્ર નારદજી બહુ પ્રસન્ન થયા અને પછી આ પ્રમાણે બોલ્યા. નારદજીએ કહ્યું, હે મહર્ષિ, તમે મહાન તત્વજ્ઞ છો. તમે ભગવાનની ભક્તિ આપનારા તથા પરમ પુણ્યમય વ્રત સંબંધી આ આખ્યાનનું યથાર્થ રૂપે પૂરેપૂરું વર્ણન કર્યું છે. હે મુનિ, હવે હું ચારે વર્ણોના આચારની વિધિ સાંભળવા ઈચ્છું છું. હે મહાભાગ, મારા પર બહુ જ કૃપા કરીને આ બધું મને યથાર્થ રૂપે બતાવો. શ્રી સનકજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, સાંભળો, ભક્તોનું પ્રિય કરનારા અવિનાશી શ્રી હરિ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાવાળા પુરુષો દ્વારા જે રીતે પૂજિત થાય છે તે બધું જણાવું છું. મનુ વગેરે સ્મૃતિકારોએ વર્ણ અને આશ્રમ સંબંધી ધર્મનું જેવું વર્ણન કર્યું છે તે બધું તમને વિધિપૂર્વક કહું છું, કેમ કે તમે ભગવાનના ભક્ત છો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચાર જ વર્ણ કહ્યા છે. આ બધામાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ દ્વિજ કહેવાય છે. પહેલો જન્મ માતાથી અને બીજો ઉપનયન સંસ્કારથી થાય છે. આ જ બે કારણોથી ત્રણ વર્ણના લોકો દ્વિજત્વ પ્રાપ્ત કરે છે. આ વર્ણના લોકોએ પોતપોતાના વર્ણને અનુરૂપ ધર્મનું પાલન કરવું જોઈએ. પોતાના વર્ણધર્મનો ત્યાગ કરવાથી વિદ્વાન પુરુષ તેને પાખંડી કહે છે. પોતાની શાખાના ગુહ્ય સૂત્રમાં બતાવેલા કર્મનું અનુષ્ઠાન કરનાર દ્વિજ કૃતકૃત્ય થઈ જાય છે, અન્યથા તે બધા ધર્મોથી બહિષ્કૃત તથા પતિત થઈ જાય છે. એ વર્ણો એ યથોચિત યુગધર્મને ધારણ કરવો જોઈએ તથા તેની સ્મૃતિ ધર્મની વિરુદ્ધ ન હોય તો દેશાચાર પણ અવશ્ય ગ્રહણ કરવો જોઈએ. મન, વાણી અને ક્રિયા દ્વારા યત્નપૂર્વક ધર્મનું પાલન કરવું જોઈએ. હે દ્વિજશ્રેષ્ઠ, હવે હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોના સામાન્ય કર્તવ્યનું વર્ણન કરું છું. એકાગ્રતાપૂર્વક સાંભળો. બ્રાહ્મણોને દાન આપવું, યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરવું, જીવિકા માટે બીજાઓના યજ્ઞ કરાવવા તથા બીજાઓને ભણાવવા, જે યજ્ઞના અધિકારી હોય તેમનો જ યજ્ઞ કરાવે. બ્રાહ્મણે દરરોજ જળ સંબંધી ક્રિયા, સંધ્યા સ્નાન, સંધ્યા અને તર્પણ કરવું જોઈએ. તેઓ વેદોના સ્વાધ્યાય તથા અગ્નિહોત્ર કરે, સંપૂર્ણ લોકોનું હિત કરે, સદા મીઠી વાણી બોલે અને સદા ભગવાન વિષ્ણુની પૂજામાં તત્પર રહે. હે દ્વિજશ્રેષ્ઠ, ક્ષત્રિય પણ બ્રાહ્મણોને દાન આપે, તે પણ વેદોના સ્વાધ્યાય અને યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરે, તે શસ્ત્ર ગ્રહણ દ્વારા જીવિકા ચલાવે અને ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરે, દુષ્ટોને દંડ આપે અને શિષ્ટ પુરુષોની રક્ષા કરે. હે દ્વિજસતમ, વૈશ્યને માટે પણ વેદોનું અધ્યયન આવશ્યક બતાવ્યું છે. તે સિવાય તે પશુપાલન અને વેપાર તથા ખેતી કરે, સજાતીય સ્ત્રી સાથે લગ્ન કરે અને ધર્મનું સારી રીતે પાલન કરતો રહે. તે ક્રય વિક્રય તથા શિલ્પકર્મ દ્વારા પ્રાપ્ત ધનથી જીવિકા ન ચલાવે. શુદ્ર પણ બ્રાહ્મણોને દાન આપે પરંતુ પાક યજ્ઞો દ્વારા યજન ન કરે. પાક યજ્ઞો કહેતા તૈયાર કરેલી રસોઈથી જે યજ્ઞ થાય છે તેમને પાક યજ્ઞ કહે છે. મનુસ્મૃતિમાં ચાર પ્રકારના પાક યજ્ઞનો ઉલ્લેખ છે, વૈશ્વદેવ હોમ, બલિકર્મ, નિત્ય શ્રાદ્ધ અને અતિથિ ભોજન, જે શુદ્રને માટે નિષિદ્ધ કીધે છે. કે પરંતુ એટલે કે શુદ્ર પણ બ્રાહ્મણોને દાન આપે પરંતુ પાક યજ્ઞો દ્વારા યજન ન કરે. તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોની સેવામાં તત્પર રહે અને પોતાની સ્ત્રી સાથે ઋતુકાળમાં સહવાસ કરે, સર્વ લોકોનું હિત કરવું, સૌની મંગલ કામના કરવી, પ્રિય વાણી બોલવી, કોઈને કષ્ટ ન આપવું, મનને પ્રસન્ન રાખવું, સહનશીલ હોવું તથા અભિમાન ન કરવું. આ બધા મુનિઓએ સમસ્ત વર્ણોના સામાન્ય ધર્મ કહ્યો છે. પોતાના આશ્રમોચિત કર્મના પાલનથી બધા લોકો મુનિ તુલ્ય થઈ જાય છે. હે બ્રહ્મન, આપત્તિકાળમાં બ્રાહ્મણ ક્ષત્રિયોચિત ધર્મનો આશ્રય લઈ શકે છે. એ જ પ્રમાણે આપત્તિકાળમાં ક્ષત્રિય પણ વૈશ્ય ધર્મને ગ્રહણ કરી શકે છે. પરંતુ ભારેમાં ભારે આપત્તિ આવે તો પણ બ્રાહ્મણે કદી શુદ્ર વૃત્તિનો આશ્રય ન લેવો. જો કોઈ મૂર્ખ બ્રાહ્મણ શુદ્ર વૃત્તિ ગ્રહણ કરે છે તો તે ચાંડાળ ભાવને પ્રાપ્ત થાય છે. હે મુનિશ્રેષ્ઠ, બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણોને માટે જ ચાર આશ્રમ બતાવવામાં આવ્યા છે, કોઈ પાંચમો આશ્રમ નથી. હે સાધુ શિરોમણી, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આ ચાર જ આશ્રમ છે, આ જ ચાર આશ્રમ છે. હે વિપ્રવર, આ જ ચાર આશ્રમો દ્વારા ઉત્તમ ધર્મનું આચરણ કરવામાં આવે છે. જેનું મન કર્મયોગોમાં લાગેલું છે તેના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જેમના મનમાં કોઈ કામના નથી, જેમનું ચિત્ત શાંત છે તથા જે પોતાના વર્ણ આશ્રમોચિત કર્તવ્યના પાલનમાં લાગ્યા રહે છે તેઓ તે પરમધામને પ્રાપ્ત થાય છે, જ્યાંથી ફરી આ સંસારમાં પાછા આવવું પડતું નથી. અધ્યાય 22 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.